જય સ્વામિનારાયણ. તમે કોલસાને જોયો હશે, કોલસો કેવો હોય, અડીએ તો પણ હાથ કાળા કરે, એનું કાળાપણું કાઢવું હોય તો કેટલા કિલો સાબુ જોઈએ, ડિટર્જન્ટ પાવડર જોઈએ, ન થાય? એક કિલો થી ન થાય તો બે કિલો વાપરીએ તોય ના થાય. ગમે તેટલા પાવડર્સ વાપરીએ તો પણ કોલસો ક્યારે ઉજળો થાય નહીં. પણ એ કોલસાને અગ્નિમાં મૂકી દઈએ તો એનું કાળાપણું રહે? કાળાપણું જતું રહે ને? આપણને ખ્યાલ જ ના આવે કે આ કાળો હશે. એકદમ લાલ વર્ણનો થઈ જાય, એને અડો તો હાથ કાળા તન જ કરે, એ સમયે તો ન જ કરે, બીજું જે થાય તે પણ કાળા તન જ કરે. એનો રંગ બદલાઈ ગયો, ગુણ બદલાઈ ગયો. પહેલા કોલસો કાળો હતો અને ઠંડો હતો, હવે કોલસો લાલ થઈ ગયો અને ગરમ થઈ ગયો. આપણું મન છે એ કોલસા જેવું છે, ગમે તેટલા ઉપાય કરીએ તો પણ કોઈ હિસાબે એનો કાળો રંગ જે લાગ્યો છે એ છોડે નહીં. જન્મજાત જ માયાનો એટલે કાળો જ હોય. એટલે મોટે ભાગે ઘણા બધા પ્રયાસ ધર્મ જગતમાં થતા હશે મનને વિશુદ્ધ કરવાના, મનને ધોવાના. પણ એ કોલસાને ગમે તેને ધોઈએ તો પણ એ કાંઈ કાળો મટે નહીં, એ મન પણ ક્યારેય કાળું મટે નહીં, એનો મેલ જાય નહીં. એ કોલસો અગ્નિમાં હોય ત્યાં જ લાલ છે, જેવો એનાથી બહાર કાઢી નાખો તો પાછો કાળો થઈ જાય. તો હવે પાછો એને કાળો મટાડવો હોય તો શું કરવું પડે? પાછો અગ્નિમાં નાખવો પડે. એનો સીધો સાધો અર્થ એવો થયો કે કોલસો જ્યાં હતો ત્યાં મૂકો તો એનો રંગ કાળો જતો રહે. એમ આપણું મન છે એને જો ભગવાનમાં મૂકી દઈએ તો આપોઆપ એની બધી કાળાશ જતી રહે. બાકી ઘણા ઉપાયો છે, આવી રીતની સાધના કરો ને આમ કરો ને તે કરો ને જાત જાતનું બધું, કેટલી પ્રક્રિયાઓ છે, કઈ વાત છોડો. એટલે નરસિંહ મહેતા બિચારા બોલી ગયા કે ગ્રંથ ગરબડ કરી વાતના ખરી કરી. બધા એટલી જુદી જુદી જાત જાતની વાતો કરી કરીને એટલી બધી ગરબડ ઉભી કરી નાખી તો વાત સાચી શું છે એ કઈ જલ્દી હાથમાં આવતી નથી. એટલે ભગવાનથી વિખૂટું પડી ગયેલું છે મન, એટલે કાળું છે. સફરજન હોય, કેરી હોય, ફળ હોય, ઝાડવાને જ્યાં સુધી લાગેલું હોય ત્યાં સુધી બગડે નહીં. પણ એ જેવું એની ડીંટલીથી જુદું પડી જાય એ જ ક્ષણે સડો શરૂ થઈ જાય. હવે એ સડો એના મૂળથી જુદું પડ્યું ત્યારે ને નહીતર તો બબે મહિના સુધી લટકતું હોય ફળ. ઉલટાનું તંદુરસ્ત થાય, પુષ્ટ થાય, ગુણ વધે, મીઠાશ વધે. નોખું પડે પછી ગમે ત્યારે નોખું પડી ગયું ત્યારથી ગુણ ઘટે, સ્વરૂપ ઘટે, સ્વાદ ઘટે, પુષ્ટિ તુષ્ટિ બધું ઘટી જાય. એમ આપણે જે કાંઈ જીવનમાં અશાંતિ કે સડો કે જે ગણો તે બધું દેખાય છે એનું એક જ છે કારણ કે આપણે મૂળ ભગવાન સાથે ચોંટેલા હતા ત્યાંથી નોખા પડી ગયા. એટલે એક જ ઉપાય છે, કોલસાને ભઠ્ઠામાં નાખે અને રંગ બદલાય. એમ આપણા મનને ભગવાનના ચરણમાં મૂકી દઈએ, ભગવાનમાં જોડી દઈએ એટલે આપોઆપ મન છે એ ધોવાઈ જાય, એનો રંગ જ બદલી જાય. અને એ ભગવાનમાં મન જોડવામાં ન તો કઈ શાસ્ત્રો ભણવા પડે, ન કઈ પીએચડી થવું પડે, ન કઈ વિદ્વાન થવું પડે, ન કઈ બહુ સ્કોલર થવું પડે. સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય કે નાન્યતર હોય, ગમે તે હોય, ભગવાનમાં જો મન જોડી શકે એના માટે બીજી વિદ્યાની જરૂર નથી. અમુક માર્ગો એવા છે કે એમાં તો કઈ 2% બુદ્ધિ હોય તો જ પ્રવેશ થાય, સમજાય નહીં તો ટપ્પો જ પડે નહીં. ઘણા કે પછી કે ભાઈ આવીએ બેસીએ પણ બધું બાઉન્સ જાય, સમજાય. સીધું સાધુ હવે નહીતર તો ધ્રુવજીની ઉંમર કેટલી, 5-6 વર્ષનું બાળક હતું, કોઈ જ્ઞાન નહોતું. પ્રહલાદની ઉંમર કેવડી, એ નાની. કર્યું શું એમણે, ભગવાનમાં જોડાઈ ગયા. અને એ જેવું પામ્યા એવું બીજાને પામતા યુગો લાગી જાય. પણ માણસને ખબર નહીં કે સીધું સાદું હોય એ ફાવતું નથી. ગિનેસ બુકમાં નામ કોના લખાય, અવળચંડાના. આપણી ભાષામાં અવળચંડા જ કહેવાય. આમ આમ સીધા ચાલતા હોય તો તમે ગમે એટલા દોડો, તમે 35-40 ની સ્પીડે દોડતા હો તો ગિનેસમાં નામ ના આવે, પણ ઊંધે પગે દોડો છો તો કે વર્લ્ડ રેકોર્ડ છે આ તો. સીધી સાયકલ ચલાવો તો કઈ નોંધ ના લે, પણ ઊંધા બેસીને ચલાવો એટલે અવળચંડા જ થયા ને, બીજું શું થયું. માણસ ગધેડા ઉપર બેસે અને 5-10 કિલોમીટર ચાલ્યો જાય તો એનું કઈ એમાં નોંધ ન લે, પણ માણસ ઉપર ગધેડું બેસે અને 10-15 કિલોમીટર દોડ્યો જાય તો કે આખું ગધેડું ઉપાડીને લઈ જાય છે, તો કાલે સવારે જો બધા અખબારમાં આવશે કે ગજબ થઈ ગયો કે ગધેડું માથે બેસાડીને લઈ જતો. અસલીને હકીકતમાં દુનિયા પૂજતી નથી, નકલીને વધારે પૂજે છે. આ બહુ મોટી વાત છે સમજવા જેવી. એક જણાને સરસ મજાનું ગધેડું બોલાવતા આવડતું. ગધેડું બહુ સરસ બોલાવતું હોય. ગધેડું છે એ તમે જો પેલી એટલે આપણે ડંકી આવે છે ને એટલે ધમવાની હેન્ડપંપ, હા એના જેવું હોય છે. તમારે એની આખી સાયકલ વિશાળ જુદી રીતની હોય છે. તમને એમ છે હું એ કરી બતાવું. તો મને આવડે છે પણ અત્યારે નથી કરવું. તો બહુ સરસ ગધેડું બોલાવતું અને એને મોજ ચડે ત્યારે બોલે, મોજ ચડે ત્યારે બોલે. એટલે જયારે મોજ ચડે ને જયારે ગધેડું બોલાવે ત્યારે બધા લોકો તરત દોડી દોડીને એને સાંભળવા આવી જાય. અને મોટે ભાગે એ ચર્ચમાં જયારે જતો ત્યારે એને કઈક તોર ચડતો, અને ચર્ચમાં એ કમ્પાઉન્ડમાં જાય ને કઈક તોર ચડે ને ગધેડું બોલાવે, લોકો દોડી દોડીને દિવાલો ઉપર ઝૂમીને જોવે મજા કરે. એમાં એક દિવસ એ કમ્પાઉન્ડમાં ગધેડાનો ભૂંકવાનો અવાજ આવ્યો, બધા લોકો દોડ્યા કે આને આજ મોજ ચડી છે ચાલો જોવા. કેટલા ટોળા ને ટોળા આવ્યા, પણ જ્યાં દિવાલે ત્યાં ડોકું કાઢીને જોવે ત્યાં તો અસલ ગધેડું. ઓય ધડે ના, આ તો કે અસલ ગધેડું છે, બધા પાછા ભાઈ આવી ગયા. જોયું અસલ ગધેડાને જોવા કોઈ ઉભું ના રહ્યું, અને નકલ કરતો હતો તો આખું ગામ આવતું હતું. આનો અર્થ શું થયો? અસલિયત ને કોઈ પૂછતું નથી, જેટલું ખોટું કરો એટલું વધારે ચાલ. એટલે એમાંથી સાચા માર્ગો ને ખોળવા એ કઠણ છે. અને હકીકતે તો ભાઈ સમજી લાગ્યું, એક ને એક બે જેવી વાત છે, સાચા માર્ગો હંમેશા બહુ જ સરળ હોય છે, બહુ સરળ હોય છે. અને એટલે જ કોઈ કહ્યું છે કે સંત કોને કહેવાય કે જે અઘરામ અઘરી વસ્તુને સેલામ સેલી કરી આપે એને સંત કહેવાય. વિદ્વાન કોને કહેવાય કે સેલામ સેલી વાતને અઘરામ અઘરી કરી નાખે એને વિદ્વાન કહેવાય. અઘરામ અઘરી વાત કરી નાખે. નરસિંહ મહેતા ઊંચા ઊંચી વાત કરતા હોય પણ સાવ સરળ લાગે ને, સમજાય છે. સંત છે, વિદ્વાન નથી. તો ઘણા બધા મનને વિશુદ્ધ કરવાના માર્ગો પ્રવર્તમાન છે, પણ એમાં સરળમાં સરળ અને ઉચ્ચતમ માર્ગ જો કોઈ હોય તો બહુ જ બિલકુલ સાદામાં સાદો કે મનને ભગવાનમાં મૂકી દેવું. આખરે આખી સૃષ્ટિના જે બધા તત્વો છે એ બધા ભગવાનમાંથી જ વિખૂટા પડ્યા છે ને, એમાંથી સંસાર થયો છે ને આ બધું, તો છે તો એમાંથી જ નોખા પડેલા. તો જેમ કોલસો ભઠ્ઠામાંથી નોખો પડ્યો ને કાળો થઈ ગયો, તો એમ પાછો ભઠ્ઠામાં મૂકે પાછો ગેરુઆ વર્ણનો થઈ જાય, ભગવા રંગનો થઈ જાય. જો કાળો કોઈ માને નહીં કે આને ભગવો રંગ લાગે, પણ જો ભગવાનમાં જોડાય તો આ ગમે તેવો પાપી જીવ પણ ભગવા રંગે રંગાઈ જાય. કોઈ કલ્પના જ ના આવે ને કે આટલો બધો કાળો અને એને ભગવો રંગ લાગે, લાગતા હશે એટલો બધો કાળો. કોઈ માને નહીં જોબન પગે આવો મહા ભક્તરાજ થઈ જાય, કોઈ માને? કોઈ માને કે વાલ્યો લૂંટારો મહાઋષિ વાલ્મીકી આદિ કવિ થઈ જાય? પણ એને જ્યાંથી મન નોખું પડ્યું હતું ત્યાં મન મૂકી દીધું. કર્યું શું? રામ રામ રામ રામ. આપણે રામ કહીએ પણ એ તો મરા મરા મરા, બે ત્રણ વાર બોલે ત્યારે એક વાર રામ થાય. ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીક ભયે બ્રહ્મ સમાના. કલિયુગ કેવલ વાલ્મીકી વાલિયા લૂંટારે ઊંધા અક્ષરોથી રામ નામ જપે એ પુરાવા છે. એટલે તુલસીદાસજી કહે છે બીજા બધા સાધનો તો છે પણ કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરે પારા, સુમિર સુમિર નર ઉતરે પારા. નામ જપતા જપતા પાર થઈ જાય. પણ બધા જે થોડુંક ભણી ગયા હોય, ખોપડું ઊંચું થઈ ગયું હોય, તો એને સતત લાગે કે એમાં શું હોય, એ કઈ કઈ સાધના કહેવાય. ઘણી વાર ઘણા સંતો ભક્તો હોય તેને તો પૂછો કે સાધના શું કરો, એટલે કઈ નહીં, કરવાનું શું હોય, ભજન કરો. લ્યો ત્યાં ગયા, કીધું ભજન કરો, લેતી શું કરવાનું, કઈ તમને એમ કે તમે ખિસ્સા કાપો, કરવાનું જ છે. ઉમા કહું મે અનુભવ અપના, કૈલાસમાં શિવ કે છે ભવાની ને, ઉમા કહું મે અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના, સત હરિ ભજન જગત સબ સપના. ભજન કરો, લ્યો સહેલું છે ને. તુલસીદાસજી તો બહુ ઘણી બધી વાતો કીધી, રામ નામ અમૂલ્ય હે બિના દામ બિકાય, તુલસી અચરજ દેખ્યો ગ્રાહક કોઈ ન હોય. હાવ મફતમાં આપી તો કોઈ લેતું નથી. અને ઘણી વાર સારામાં સારી ચીજ હોય, તમે જોજો લગભગ બધાને આ મેન્ટલી આ પોઝિશન હોય, સારા સારી વસ્તુ અસલ હોય, તમે ભાવ જોઈને તરત એમ શંકા જ જાય કે આમાં શું હશે. અને 80 રૂપિયા ચીથરું હોય ને 800 રૂપિયા મીટર બોલે, લઈ જ લ્યો. ધોયા પછી ખબર પડે આ ફેન્સી કાપડ નથી, આ ગોમઠી કાપડ છે. એટલે વેપારીઓ બહુ હોશિયાર હોય, તમે જેવી ગાડી લઈને આવ્યા હોય એવા પ્રમાણે ભાવ મૂકે. પગે હાલીને આવ્યા હોય એનું હોય એમને જવા દે, સરસ મજાની ગાડી તમને ગમ્યું હોય તો પછી એવા ભાવ આપી દે. આવક ઉપર, એની આવડત ઉપર છે. સીધું સાધું સાધન ભગવાનમાં મન જોડવું. પણ ભાઈ મારે કેવું છે એ, જિંદગીમાં સુખી થવાનું, જોકે સુખી શબ્દ વાપરીએ છીએ એની વાત આપણે પછી ક્યારેક લઈશું, કદાચ એવું છે તો આના પછી આવતે વખતે જ લઈ લઈશું, પણ શબ્દ વાપરીએ સુખનો. વપરાય નહીં ભગવાન સંબંધી સુખમાં, સુખ શબ્દ વપરાય નહીં. પણ જીવનમાં ચાલો સુખી થવું હોય, જીવનમાં એમાં તો સુખી થવું હોય તો એમાંય વપરાય નહીં, પણ છતાંય એમ કે થોડું કે સુખી થવું હોય તો એક બહુ નાનકડું સૂત્ર, વિત્તને, વિત્તનો એટલે વિત્તલ પૈસો, વિત્તનો અસંગ્રહ કરવો, વિખેરી નાખવું, વહેવા દેવું. વિત્તલ પૈસો, વિત્તનો અસંગ્રહ કરવો અને ચિત્તનો સંગ્રહ કરવો એ પરમ સુખી થવાનું જીવન સૂત્ર છે. પૈસાને ખાલી કરવો અને ચિત્ત જ્યાં બધે ભટકતું થઈ ગયું છે, વહેતું થઈ ગયું છે, એને એકાગ્ર કરીને સ્થિર કરી દેવું. આના જેવું દુનિયામાં સુખી થવાનું બીજું એક સૂત્ર નથી, પણ આપણે ઊંધું કરીએ છીએ. ચિત્તને આપણે એકાગ્ર કરતા નથી, એને આપણે બધે જ ડાયવર્ટ કરી દઈએ છીએ, એને વિખેરી નાખીએ છીએ, અને પૈસાને છોડતા નથી. એટલે પછી દુઃખી ન થાય તો જ નવાય. સનાતન સૂત્ર છે, સુખી થવું હોય તો પૈસાને છૂટો કરો. છૂટો કરો એટલે દાન ધર્મમાં, પરોપકારમાં. બાકી તમે 500 રૂપિયામાં ફંદરી એને કઈ, એને છૂટો કર્યો ના કહેવાય. પૈસો છે એને વહેવાવે, દાન ધર્મ સત્કર્મમાં વાપરે. એ ભાઈ બધાને મનાય નહીં, આ કોઈને મનાતું નથી, સારા સારાને મનાતું નથી. તમે બેઠા છો એને નહીં મનાય. શિક્ષાપતિ રોજ વાંચતા હોય, આખી કંઠે હોય તોય નથી મનાતું, ગમે એટલા દુઃખી થાય તોય નથી મનાતું. સીધું સાધું વાત છે, સુખી થવાના સનાતન સૂત્રો બધા જ ગ્રંથોમાં લખ્યા છે. બધાને ગ્રહસ્થ માત્ર ને કહ્યું છે સુખી થવું છે તો કહા તો કે તમે જે કમાવ છો એમાંથી 10મો 20મો ભાગ તમે ધર્મ અર્થે, ભગવદ અર્થે, પરોપકાર અર્થે તમે કાઢી નાખો. કોણ કાઢે? બધું તો ન જ કાઢે. તો લાખે 10,000 કાઢવાના હોય, બરાબર છે કે ઓછા વધારે? લાખે 10,000 કાઢવાનો હોય, 10,000 જ થાય ને. હવે જો 10,000 વધારે પડતા હોય તો પછી 50,000 કમાવું તો 5 જ કાઢવા પડે. દસ વધારે પડતા હોય કે હાડા 10 ક્યાં દઈ દેવા, તો 5 દેવાનું મન થતું હોય તો 50 જ કમાવા, એટલે પછી કઈ વાંધો જ ના આવે. અને આ એકદમ તમે આ છે ને સંસારમાં જે રહ્યા હોય અને બહુ વિચારો નહીં તો જલ્દી કઈ તમને હાથમાં જ નહીં આવે. શાસ્ત્રોમાં તો લખ્યું છે ભરપૂર, એ ધર્મ અર્થનો દશાંશ વિશાંશ ગ્રહસ્થો વાપરી નાખે, પોતાના ઘરમાં રાખે, એ સુખી થાય જ નહીં. દુખી થવું છે પણ પૈસો ન છોડવો. આ સાંભળ્યા પછી ન છૂટે, પણ કેવી રીતે આમ જવા દેવા એમ. ઘણી વાર એમ લાગે પૂરું નથી થતું, આમ નથી થતું, પણ એ બધી જે રાખો તે. પણ મેં તો બહુ આનો અભ્યાસ કર્યો છે. જે સારા સારા હોય કે ગમે તે હોય, તમે જો એ જે ઠાકોરજી અર્થનો ભાગ હોય એ બરાબર જે કાઢતા હોય એનાથી વધારે કાઢે, એને કેટલાય પ્રકારના જીવનમાંથી દુઃખ વહ્યા જાય. એક તો એના ઘરમાં માંદગી, રો, કોટ, કચેરી, કલહ, સ્વભાવની અથડામણો, એ બધું જતું રહી, મનાય નહીં બોલો. પણ ઓલું ઠાકોરજીનું કાઢે નહીં, એમાં થોડું થોડું દે એવું કઈ નથી, પણ એને જે કમાયા હોય એ પ્રમાણે માનો કે 5 લાખ આપવા પડતા હોય તો એ 51,000 મહિને વાપરે, તો એ 4.5 લાખ ક્યાં ગયા? એટલે એ પછી ભેળા થાય, પછી એવો ખાટલો આવે ને કે 40,000 જાય, એટલે 40 લાખ જાય, પછી સ્ટ્રેચરમાં નાખીને એક હોસ્પિટલ થી બીજી હોસ્પિટલ, બીજી હોસ્પિટલ ત્રીજી હોસ્પિટલ, રાજકોટ થી અમદાવાદ આવે, અમદાવાદ થી સ્પેશિયલ સ્ટર્લિંગમાં સાલમાન આવે, પછી એના ડોક્ટર ને વળી ગયા સાહેબ આને મુંબઈ લઈ જાય તો લઈ જાઓ, પછી મુંબઈ લઈ જાય સાહેબ હવે આને અમેરિકા લઈ જાય, ના અમેરિકા નહીં આને હવે મહાણે લઈ જાઓ, પછી એને પૂછો કેટલો ખર્ચો થયો તો 42 લાખ નો થયો, પણ તો વિચાર શું આવે ખબર છે, આ જો સાચવા હતા ને તું આજે કામ આવ્યા, નહીતર આ માંદગીમાં આપણે ક્યાંથી કાઢો, એટલે તમે ભૂલ એકડે એક થી કરી, તમે રાખ્યા જ ન હોત ને તો માંદો જ ના પડત, અને તમારે છે કે રાજકોટ થી અમદાવાદ, અમદાવાદ થી મુંબઈ, મુંબઈ થી અમેરિકા સુધી જવું જ ના પડત, અને નર્વો તરબૂજ જેવો થી નાટા મારતો, આ આખું ઘર અવળું થઈ ગયું, ઓઇલો પથારીમાં પડી પડી દુઃખ ભોગવી ભોગવી ચીથરું થઈ ગયો, અને પૈસા ગયા, પૈસા ગયા, હેરાને થયા, દુખીએ થયા, પાછા પાપે બાંધ્યા, એટલે જો એ બધું સરખું કરી નાખ્યું હોય તો ઘણા તમે જુઓ પૈસા બહુ નહીં હોય પણ આમ વાપરવામાં ધર્મ અર્થે પરોપકારમાં સંતમાં ઠાકોરમાં એ બધે બહુ વાપરતા, ભલે એને બીજો આમ તમે બંગલા તો ન માનો એવું કઈ નહીં હોય, પણ એને બીજી તકલીફ ન હોય, ફટાફટ છોકરા વરી જાય, પરણી જાય, ક્યારે એના છોકરા થઈ ગયા, એના છોકરા ક્યારે વરી ગયા, ગામ ની ખબર ન પડે, અને એ ક્યારે જુદા પડી ગયા, ક્યારે નોખા પડી ગયા, એ ખબર ન પડે, આ વપરાય તો, પણ વાપરવામાં આ ખીસું નામ કેવું છે, ખીસું આ હોય ને ખીસું, શું કહેવાય એને, ખીસું, બસ એને અવળો કરો શું થાય, સુખી, કઉ છું સાવ સાદા સૂત્રો આપ્યા છે આપણા ગ્રંથો એ શાસ્ત્રો એ, પણ હવે આપને ધ્યાનમાં નથી આવતું, લ્યો આમાં મેં મારું કઈ ભેળવું છે તો હશે મારી સામે જો ને હસો છો, મેં કઈ કઈ બનાવટ નથી કરી, નામે તમે લોકો પાડ્યા છે, હું તો ખાલી પ્રયોગ કરું છું, મારે ખીસું નથી કઈ નથી, ખીસું ઊંધું કરો એટલે ઠલવો, તો ખિસ્સાનું ઊંધું બોલો એટલે સુખી થાય, બસ ખિસ્સાને ઊંધું કરો, પણ ગમે તે હોય મારા ખિસ્સા બનાવવા વાળા એ ખીસું હાર્ટ ઉપર જ રાખ્યું, જો અહીંયા રાખ્યું હોય તો કઈ આમ કાઢવામાં કઈ આમ તકલીફ મને નથી લાગતું આમાં કઈ પડતી, પણ અહીંયા નહીં, પૈસો છે હાર્ટ ઉપર રાખ્યું છે, ખરેખર જે એનો ભાગ છે એથી વધારે જે વાપરી નાખે છે, મુસ્લિમ ઇસ્લામ ધર્મમાં તો જકાત અને ખેરાત બે શબ્દો છે, દરેક મૂળ પુરુષ હોય તો બહુ ચોખ્ખું એક ને એક બે જેવી લીટી તાણીને બધી વાતો કરી હોય છે, પછી આપણે એવી વેળસેળ કરી નાખીએ ને કે વાત જવા દે, જકાત એટલે જેટલું ખુદા લેખે જેટલું આપવાનું હોય એ આપી જ કાઢી જ નાખવાનું, માનો કે 10,000 લાખે તો એ જકાત થઈ, એ 10,000 કાઢ્યા પછી લાખે પછી જે તમે આપો એને ખેરાત કહેવાય, ખેરાત એટલે દાન, દશાંશ વિશાંશ કાઢો ત્યાં સુધી તો દાન ગણાય જ નહીં, અને આપણે એને દાન ગણીએ છીએ, દાન થાય દાન કહેવાય જ નહીં, એ તો એનો હક છે, તમે રાજ્ય સરકારમાં જે આપો કરવેરા ભરો તો એને એમ કહેવાય કે મેં બહુ ગવર્મેન્ટમાં બહુ દાન કર્યું, એ તો એનો હક છે, અને એ કઈ ઉપર લખાય થોડું, એ તો ટેક્સ છે, એ જકાત એનો હિસ્સો જ છે, એ આપ્યા પછી જે આપે એને ખેરાત કહેવાય, એને દાન કરાય, એ પાછું કરવું જ જોઈએ, પાછું એમ ઇસ્લામ ધર્મ માને કે ખેરાત કરવી જ જોઈએ, ખેરાત ન કરે તો એ પાપી છે, એટલે આપણે બીજો નામ આપ્યું છે ધંધો, શું નામ છે, એનો અર્થ જ છે ધનને ધો, સુખી થવું હોય તો ધંધો, ધન ને ધો, એટલે નામ પડ્યું ધંધો. ધંધો ધન ને ધોવું. દીપચંદ ગારડી 94 વર્ષ ના થયા છે. દી ઉગે દી હાથમે ત્યાં સુધીમાં લાખો રૂપિયા દાન કરે. 94 વર્ષે ડોહો હજી એમને હાલે છે, કોઈ રોગ નહી, નર્વો કાકડી જેવા છે. એને કોઈ પૂછે ને ભાઈ તમારો રહસ્ય શું, હું કઈ પરેજી પાડતો નથી, હું કઈ છાપામાં આવ્યા કે આમ આવું આવું જોઈએ વાંચું રાખવું જોઈએ, હું કઈ કરતો નથી. તો તમે આટલી બધી હેલ્થ નું રહસ્ય, બસ દાન, જીવદયા, ધર્મ. ખૂબ મૂંગા પશુઓનું, મૂંગાનું, ગરીબોનું ખૂબ જે આપ્યું છે ને કરું છું, એનાથી બધાને જે દુઆ મળે છે એ દુઆથી મને કોઈ દર્દ થતા નથી. મહારાષ્ટ્રમાં મહર્ષિ કરવે થઈ ગયા, 100 વર્ષનું દીર્ઘાયુષ્ય જીવ્યા અને બહુ સારી રીતે સુખી. એમ નહીં ઘણા પૂછતા કે તમારો આટલું બધું સરસ આર સુખી અને હેલ્ધી ને આ જીવન દીર્ઘાયુનો રહસ્ય, તો કે બસ મેં દવા નથી લીધી પણ દુઆ બહુ લીધી છે, એ દુઆથી આ બધું છે. મારા આડોશ પાડોશમાં જ્યાં દેખાય ત્યાં બચપણથી જેને કોઈ જરૂરિયાત હોય મેં બહુ આપ્યું છે બહુ. અને વાત સાચી છે, આ ભીખુદાનભાઈ કહે છે અમુક અમુક વાતો આપણે હસવામાં વહી જાય પણ બાકી તમે વાત કેટલી કિંમતી. એમ એ કે આપણે અહીંથી અમદાવાદથી બેઠા ને લીંબડી સુધી જઈએ, આપણે એ બસમાં બેસીને જઈએ પણ લીંબડીથી કોઈ બેન ચડે કે કોઈ ડોશીમાં વ્રત ચડે અને કોઈ જગ્યા ન હોય અને આપણે ઊભા થઈને માજીને કે બેનને કે બાળકવાળી બેનને તમે એ જગ્યા ખાલી કરીને બેસાડી દો અને આપણે છે લીંબડીથી રાજકોટ સુધી હરિયો પકડીને દંડો પકડીને રાજકોટ સુધી ઉભા ઉભા જઈએ તોય થાક લાગે નહીં 100 કિલોમીટર જાવ તોય. કેમ? એ પરોપકાર કર્યો છે ને, સેવા કરી છે ને, એ થાક લાગવાના જ. સમજવું કઠણ છે. પૈસાની બાબતમાં આ બહુ એવું છે પણ એ જે છે એ છે. આપણે જો પેલા વાત કરી, આપણે કઈ કોઈના ખિસ્સા ખાલી ન કરી લેવા અને એમ કઈ તમે ખાલી કરો એવા છોય. પણ આમાંથી કદાચ કોઈ સમજે તો એના સુખ માટે છે કે જેટલું એને જાય એટલો સુખી થાય છે. કારણ કે એક પૈસો કમાવામાં કેટલી જગ્યાએથી બહુ જ બધા એના જે પાપ હાથ એ બધું આવતું જ હોય છે ભાઈ. દોષ કેટલા બધા આવતા હોય છે એ ધોવા માટે આ જ છે. તો ધનનો સંગ્રહ ન કરવો સુખી થવા માટે. જરૂરી હોય એટલું તો ગ્રહસ્થોને રાખો એનો અધિકાર છે પણ આ બધું કાઢ્યા પછી જેટલું વધતું એટલું રાખે ને. સુરા ખાચર બાપુ ત્યાં ખાતર પડ્યું અને સવારે એમને કીધું બાપુ તમારા ઘરમાં ખાતર પડ્યું, પાછળ દિવાલ તોડીને બધું લઈ ગયા લોકો. સુરા બાપુ કે લોયાના મારું કોઈ લઈ ન જાય, હું ચોખ્ખે ચોખ્ખો ઠાકોરજીનો ભાગ કાઢું અને સેવા ધર્મ વાપરું, મારું કોઈ લઈ ન જાય. અરે પણ ઉપાડી ગયા ને બાપુ, જ્યાં જોઈએ આખો પટારો જ નમળે. પણ વિશ્વાસ, અને ખરેખર પેલા ચોર લઈ ગયા આખી રાય ત્યાં વગડે જઈને મથ્યા પણ તાળું તૂટ્યું નહીં. સવારે કોઈ વાવડ આપ્યા કે પટારો ત્યાં પીડ્યો છે, સુરા બાપુ કે આપણો જ હોય. એટલે ત્યાં જઈને ગયા ને બધા ગામના જઈને બધા લઈને ઉપાડી આવ્યા. અકબંધ હતું એમને જે ખોલ્યું એટલું ને એટલું, પણ વિચાર સુરા બાપુ કર્યો જેટલું મળી જાય આપણે તો એમાંથી અર્ધો અર્ધ ભાગ આપણે પછી શ્રીજી મહારાજ તો ત્યારે હયાત હતા એટલે સંતોના એમાં ઉત્સવમાં એમાં આપણે વાપરી નાખશું. એટલે પટારો પાછો આવ્યો એટલે એમના ઘરના શાંતુભાઈ એમને કીધું, સાંભળ્યું તો કે હા મેં સંકલ્પ કર્યો છે જો મળી ગયો આમનો તો આપણે અર્ધો અર્ધ મહારાજ માટે વાપરી નાખવાનું છે, અહીંયા સંતોને તેડાવીશું, રંગોત્સવ ઉત્સવ જે તે બધું કરીશું, રાસોત્સવ કરીશું, કથા સત્સંગ બધા ગામ લોકોને બોલાવીને આપણે ઉત્સવો કરીશું, સૌને સત્સંગનું ભગવાનના દર્શનનું કથા વાર્તાનો લાભ મળે, કેટલાય જીવનો મોક્ષનું કારણ બને એટલે આપણે આમાં વાપરી નાખવો છે. એમના ઘરના કે દરબાર શું તમે વાત કરો છો, આ ચોર લઈ ગયા હોત તો એ અર્ધું મૂકીને જાત કે આ બાપુને દાન ધર્માદો કરવો છે તો અર્ધું રાખો. તો કે ના એ તો ન જ રાખે ને, બસ તો સમજો બધું એ ઠાકોરજી માટે વાપરી નાખો, આમાં એક પૈસો આપણે રાખો. એટલે સ્ત્રીને શક્તિ કીધી છે, ટેકો આપે. સાયકલ ના બે પૈડા જેવું છે ને બધું, પાછલા પૈડામાં શક્તિ હોય, શક્તિ ક્યાં હોય? સાચું કયો, પાછલા પૈડામાં જ હોય. આગલા પૈડામાં કઈ ન હોય, એ તો હાવ મોકળું આમાં હોય, એનું કઈ આમાં આ બધો કઈ ઠેકાણા વગરનું હોય. બધી શક્તિ પાછલા પૈડામાં હોય છે, બૈરા પાછળ હોય છે, પણ શક્તિ એ હોય છે. પણ બે જોડાયેલા હોય પછી એમાં એવું છે, પાછું આગલો છે એ પાછું ડિરેક્શન એના હાથમાં હોય, એટલે એ જ્યાં પડે ને આરોર વાહેલું પડે. એટલે વાહેલા હોય ને એને સમજી, પાછળ હોય ને એને સમજીને શક્તિ આપવી. હા, સુરા બાપુને ઘરના કીધું બસ ઠાકોરજી અર્થે બધું વાપરી નાખો, પણ જો એમ કે ના ના આપણે આમ વાપરવું છે તો એ બે પૈડા ખાડામાં જાય. દાન ધર્મ તો એટલે વિત્ત છે, પૈસો છે, એનો અસંગ્રહ. ભાઈ આપણું છે એને આપણે વાપરતા શીખવું એ તો કઠણ છે, પણ ઘણા કે છે ને કે મારે કઈક દાન ધર્મ કરવું છે, શું કરવું? તો કે જેના પેલા ઉછીના લીધા છે એને દઈ દો. એટલે આપણે કોઈનું ભાળીએ અને મન બગાડીએ નહીં ને તોય મોટી વાત છે. પીપા પાપ ન કિયા તો પુણ્ય કિયા 100 વાર 1000, એ સુખ નો ઉપાય છે. કોઈ ચોર ને હજી સુધી તમે એવો વિચાર ભાળ્યો, એવો વિચાર સૂજો કે એવું અમલમાં એપ્લાય કરી શક્યો એ કે બસ 5 લાખ ભેળા થઈ જાય પછી નિરાતે ઠાકર મંદિરે જઈને ભજન જ કરવું છે, ખિસ્સા કાપવા વાળાને સૂજુ કોઈ દી, થાય જ નહીં, પૈસો જ એવો આવે છે. એટલે વિત્તનો અસંગ્રહ અને ચિત્તનો સંગ્રહ. બહુ સરસ મહારાજે કેવી 25મા પ્રથમમાં વાત કરી છે. આ હા હા, દ્રષ્ટાંત સહજાનંદ સ્વામીની, ભગવાન સ્વામિનારાયણની તો એવી માસ્ટરી છે કે લોક ભોગ્ય વાતોમાંથી વેદ વેદાંતને ઓવર કરી જાય ને એવી વાતો લાવે. કીધું ને સંત એને કહેવાય કે જે અઘરામ અઘરી વાતને સેલામ સેલી કરે છે. શ્રીજી મહારાજ કે ભાઈ સાંભળો સાંભળો, એક કુવા ઉપર 20 કોષ ફરતા હોય અને 20 કોષનો પ્રવાહ, એટલે કોષ એટલે હવે તો કોષ તમે વયા ગયા જોયા ન હોય, પણ મશીન મોટર જો ને પાણીની સબમર્સિબલ પંપ એમાં તરત સમજી જાય. એવા 20 કોષ 20 સબમર્સિબલ પંપ ચાલતા હોય ને બધા વિષયનો પ્રવાહ જુદો જુદો જતો હોય તો એ પ્રવાહમાં એક એક માં કોઈમાં બળ હોય નહીં, પણ એ વિષય સબમર્સિબલ પંપ નો વિષય કોષનો પ્રવાહ એક જગ્યાએ ભેરો કરો તો ભલભલાને પછાડી નીકળી જાય ને, અને આડું આવે બધાને ખોદીને ઉખેડી નાખે. મહારાજ કે રોક્યો રોકાય નહીં. એમ આ ચિત્તવૃત્તિ માણસની છે એ વિષય કોષની જેમ વિષયોમાં હજારો પ્રકારે ફેલાઈ ગઈ છે. દશે ઇન્દ્રિયો દ્વારે આ ચિત્ત છે એ વિખરાઈ ગયું છે. એક પ્રકારે નહીં, 5 પ્રકારે નહીં, 10 પ્રકારે નહીં, હજારો પ્રકારે. કેવી રીતે? એક આંખ છે એને અનેક પ્રકારના રૂપો છે એ દેખાય છે, તો બધા રૂપમાં એને જોવું છે, ભોગવવું છે. શબ્દમાં કાન એટલો બધો, હજારો શબ્દ સાંભળવામાં એને કાન ખેંચાઈ જાય છે. પેલું ટ્યુન વાગે, પેલું તરજ વાગે, પેલું ગીત સંભળાય તો તરત એમ થઈ જાય છે, રાતે જાપકી જાય છે, આમ જઈ જાય છે, એમ સાંભળી જાય. કેટલા બધા રૂપ, કેટલી કેટલી પ્રકારના રૂપમાં આંખ ભટકે છે, કેટલા કેટલા પ્રકારના શબ્દોમાં કાન ભટકે છે. જીભને તો કેટલા સ્વાદ જોઈએ છે, કેટલી કેટલી હોટલના કેટલા કેટલા એઠા જુઠ્ઠા, કેટલું બધું ઘરનું ખાવું તો બહારથી લઈ આવીને ઘરમાં ખાય. ફ્રેન્ડે પાર્ટી આપેલી, એકનો બેઠો બેઠો એટલે દાબેલી ની વચમાંથી મસાલો મસાલો ખાય, દાબેલી ની વચ્ચે મસાલો મસાલો મસાલો ખાય. એને કોઈ કીધું એટલે તું આમ કેમ કરે, મને ડોક્ટર બહારનું ખાવા ના પાડી છે, મસાલો મસાલો. કેવો વિચાર કરો, કેટલા સ્વાદ, કેટલા પ્રકારના થાણા જોઈએ, પાપડ જોઈએ, છાશ જોઈએ, આ જોઈએ, તે જોઈએ, કોઈ કોઈ અંત નથી. તો કેટલા પ્રકારે જીભ છે એ વિખરાયેલી છે, એક થી શાંતિ નથી, એક વખત થી પણ શાંતિ નથી. તો એ ચિત્ત છે એ કેવી રીતે બળવાન થઈને ભગવાનમાં જોડાય? એટલે આપણને મૂળ ક્વેશ્ચન છે ને કે મારું મન ભગવાનમાં રહેતું નથી પણ વિખી નાખ્યું છે. વિખી નાખ્યું એ કેવી રીતે ભેળું થાય? તો એને સંગ્રહિત કરવા શું કરવું? અભ્યાસ એનો તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસ વૈરાગ્યાવ્યમ તન્નિરોધ, મન છે, ચિત્ત છે, એને સંગ્રહ કરવા માટે. વિતને તો અસંગ્રહ કરવા માટે શાસ્ત્રો ઉપાય આપ્યા છે. આ ઘણા લોકો જો એ પાછા આપણે કહી દઈએ, આ ફરજમાં આવે એટલે કહીએ, આપણે ગરીબોની સેવા કરવી જોઈએ, પશુઓની સેવા કરવી જોઈએ, મૂંગા પ્રાણીઓની સેવા કરવી જોઈએ, અનાથોની સેવા કરવી જોઈએ, પણ ઠાકોરજીની પણ સેવા કરવી જોઈએ. ભગવાનના ભક્તો સંતો, તમે ગ્રહસ્થના શિક્ષાપત્રીમાં વાંચશો તો એમાં આવશે જ, પર્વમાં શું કરવું, ક્યાં કોને જમાડવા, કેવી રીતે રાખવું, એ બધું ઠાકોરજી લખ્યું જ છે. એટલે ભગવાનને અર્થે, ભગવાનના મંદિરોને અર્થે આ તે બધું છે, એમાંય પણ વપરાય, એ જ બહુ મોટું પુણ્યનું કાર્ય છે. વાપરનારા દુખી નથી હોતા, તો એનો રસ્તો છે. તો ચિત્તને મનને સંગ્રહિત કરવાનો શું રસ્તો છે? તો એક અભ્યાસ અને બીજો વૈરાગ. આજે વૈરાગ તો સમજ્યા કે આ બધું જે જોવાનું, ખાવાનું, પીવાનું, હરવાનું, ભોગવવાનું, આ જે બધી બાબતોમાં મન ને ઇન્દ્રિયો જે બધી દોડાદોડી થઈ છે, ઇન્દ્રિયો દર્શે, ઇન્દ્રિયો ભાગે છે, એમાં વૈરાગ્ય થાય તો જ. વૈરાગ્ય શું છે કે ઘણાને જલેબી ન ભાવે, ઘણા તમે જોજો એ દૂધ ન ફાવે, એને જિંદગીભર કોઈ દિવસ દૂધ જ ન પીવે, તમે એને ઘણા લોકો છાશ ના પીવે, તમે બાજુમાં બેઠા જો તમે છાશ કટોરામાં લ્યો ને તો એને વોમિટ થવા માંડે. આવા આપણે જોયા છે, બાજુમાં એની થાળીમાં તમે એક છાંટો છાશ નાખી દો તો થાળી મૂકીને ઉભો થઈ જાય. એક જ ખાલી આમ છાશ, આમ એક છાંટો નાખો ને પતી ગયું, એને પછી આમ વોમિટ જેવું થઈ જાય. શું હશે એના જીન્સમાં એ ખબર નથી, શારીરિક કઈ કેમિકલ હશે એવા, પણ એ છાશને જોઈ ના શકે, છાશને સૂંઘી ન શકે, છાશને ચાખી ના શકે. અને આ આપણે તો હાંડો હાંડો પી જાય. તો એને વૈરાગ્ય છે. કોને? જેને છાશ ફાવતી નથી એને. હવે એને જોવે છે તો એને મનવલું થઈ જાય. એમ મહારાજ કે રસિક ભક્ત, તરત 26માં આવ્યું, 25માં વાત કરી, 26માં વાત કરી હો, એમ કે રસિક ભક્ત, ખરો ભગવાનનો પ્રેમી ભક્ત કયો કહેવાય કે ભગવાન સિવાય બીજું રૂપ દેખાય તો જાણે સડેલા કૂતરાનો ઢગલો પડ્યો હોય ને જેમ વૃત્તિ પાછી ખેંચાઈ જાય, એમ જેની સારું રૂપ જોઈને વૃત્તિ ખેંચાઈ જાય પાછી, તો જાણવું કે સાચો ભગવાનનો ભક્ત છે. કૂતરાઓનો ઢગલો, 100-150 કૂતરાઓનો ઢગલો કરી રાખ્યો 15-20 દિવસ, અને પછી એમાંથી જે ફોરમ છૂટે, અરે ભાઈ અમે એક ગામમાં ગયા હતા, બહુ વર્ષો પહેલાની વાત છે, આવી 23-24-25 વર્ષ પહેલાની, તે ઉના પંથકનું કોઈ ગામડું હતું, અત્યારે તો યાદ નથી, ક્યાંથી યાદ હોય 25 વર્ષ પહેલાનું એટલું બધું. અરે ત્યારે આપણે અરે ફરતા હોય પણ ત્યારે એવું જ કઈ ન હોય ને, વાજા પેટી લેવી ના લેવી ને એવું કઈ, હાર્મોનિયમ લેવું ને એવું કઈ ન હોય, જે બેસી સીધી સાદી ભક્તિ હતી, સીધું આવ્યું માઈક કે બોલવા માંડો તો તરત જનમ સંગાધી સારા જગદીશ નહીં ખોયો એ માણસ નો અવતાર રે, એ જનમ સંગાધી વિસાર્યા જગદીશ નહીં. બીજા કઈ સાથ જોઈએ નઈ, પણ હવે આ બધું થવાનું હતું ને, તો એ ગામમાં એક મહારાજ બાવાજી, એને થયું કે કોઈ સાધુ સંતો નહીં આવ્યા છે એટલે આપણે હાર્મોનિયમ લઈ જઈને વગાડશું ને એવું છે એની પાસે. ના નહીં ભાઈ, લઈને આવ્યા, પણ હવે કેટલાય વખત થી કઈ પીડ્યું રહ્યું છે, વાપર્યું નહીં હોય એવું, એ માટે મને હજી દેખાય છે, મોટો કેસરી જેવો ફાફો બાંધેલો, બંડી પહેરેલી, અડધું ફોડતું ધોત્યું, એક છેડો આઈને એક છેડો આઈ એવું ધોત્યું પહેરેલું, અને આવ્યા અને આ બેઠા. મહારાજ કે વગાડું? તમે કીધું વગાડો, લાવ્યા જ છો તો પછી. અને ભાઈ એને વગાડવાનું ચાલુ કર્યું, પણ આખી સભામાં ગંધ બહુ આવે, ગંધ એટલે માથું ફાટી જાય. એટલે ઘડીક તો કોઈને એમ થયું કે કોઈને કદાચ પેટની તકલીફ હોય, કઈ આવું હોય સભામાં પછી એવું કઈ હોય, આ બધું શું હશે કઈ ખબર નહીં. પણ પછી ખબર પડી, ઓલા મહારાજ નું હાર્મોનિયમ હતું, એની જે અંદરની ધમણ હતી એ ધમણમાં ઊંદડો મરી ગયેલો, અને એ એવો હળી હળીને થઈ ગયો, અને મહારાજ ધમણ મારે આમ કરે ને ફૂંક ફૂંક આવે ભાઈ, જેમ જેમ ધમણ આ કેમ ફૂં ફૂં થાય, અરે ભાઈ ક્યાં જવું ક્યાં. અને મહારાજ ને પાછી કોણ જાણે નાકની શરદી કે રામ જાણે, એને કઈ ખબર પડે નઈ. પછી ભાઈ ગામના એ હતા એક બાપા, એ ઉભા થયા, એ કે મહારાજ નું છે આમાં જ છે કે ભજન નું સુખ નહીં આવવા દે, કે મારા બંધ રાખો. શું બંધ રાખે, માંડ મોકો મળ્યો જ કે. એટલે ભાઈ તમારે મોકો, પણ અમારે મોકાણ છે, આ બંધ કરો. એક ઉંદરડું ગંધાઈ ગયું છે તો ક્યાંય સુખ આવતું નથી, એમાં હો 150 કૂતરા પીડ્યા હોય ને એ ગંધાઈ ગયા હોય ને પછી જે ભોક મારતું હોય, એવું કોઈનું સુંદર રૂપ જોવે તો એને એમ થઈ જાય કે આ ગંધ મારે છે, અને વૃત્તિ પાછી ખેંચાઈ જાય ત્યારે એનું મન ભગવાન મારીએ છે. આ તો સ્કૂટર ઉપર નીકળ્યા હોય, બાઇક ઉપર, પલ્સર ઉપર નીકળ્યા હોય, અને એમાં પછી ક્યાં પોસ્ટર હોય, નહીં તો જડ છે. હા કાગળ નું છે, ખબર છે ખોટું છે, કઈ ઓટોગ્રાફ આપવાનું નથી, પણ આમ વાંકતા વાંકતા આમ થઈ જાય. આપણે મેં હું સાધુ થયા પછી લગભગ 3-4 વર્ષ થયા છે રાજકોટમાં, ભાવ બનેલી વાત છે. આ કઈ રાતે શું ગપ્પા મારવા, મેં મારી જિંદગીમાં આ પેલું જોયું એ. તે ત્યાં ઉપર આમ અગાસી એટલે ત્યાં છે, અને નીચે આપણો ગોંડલ રોડ, સામે રાજકોટ ગોંડલ રોડ, ત્યાં એ એક આપણો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો, એ પાછળ બેઠો હતો, અને એક એનો દોસ્તાર હતો, બે ડોક્ટર થયેલા, હોસ્પિટલ ક્યાં કરવી એના માટે જગ્યા ખોળવા માટે નીકળ્યા હતા અને જાતા હતા. હવે જે હાંકતો હતો એનો ફ્રેન્ડ ડોક્ટર હતો, આપણો ભૂતપૂર્વ વિદ્યાર્થી પાછળ બેઠો હતો, અને બોલો હતો એમાં કઈક આમ આવી ગયું છું બોર્ડ આમ જોઈ રહ્યો. હવે પાછળથી એ જમાનાથી 20-25 વર્ષ પહેલા આવા કઈ હોર્ન હતા ને સંગીત મહિનામાં વાગે એવા, એ પંપ એવા જ આવતા. એ તો ઓઇલો ટ્રક વાળો હતો ને એ તો આમ કરી જ રાખો, પંપ, પણ આ થઈ ગયો એ જેવું માથે ચડી ગયું, આપણો વિદ્યાર્થી ઉલ્લી ને પાછળ બેઠો હતો એ આખો દિવાલે ફેંકાઈ ગયો, ઓલો ટાયર નીચે આવી ગયો, હાહાકાર થઈ ગયો, બધા દોડ્યા ને બધા આમ ઉપરથી આમ ન્યા તો ન જવાય ને આમ ઉપરથી જોયું, પહેલી વાર આવી રીતે માથા ઉપરથી આમ વીલ, એટલી ઉંમર ત્યારે 25-22 વર્ષની ઉંમર હશે, ને જોયું 3 દિવસ સુધી સાહેબ જમવું ભાવે, 3 દિવસ સુધી વૈરાગ થઈ ગયો. ઓહો આવી જ જિંદગી છે, ઘર મૂક્યું વૈરાગ નહોતો થયો ને એવું જોયા પછી થયું, ક્યાંય ગમે નહીં, ક્ષણમાં પતી જવાનું. આટલી જ ડોક્ટર થયેલો માણસ, ક્યાં સપના, કેવા ડ્રીમ, ક્યાં મોત ભેટ્યું, કેવું ભેટ્યું, પણ એક આંખ ક્યાંય લાગી જાય તો આવું છે. એટલે એના માટે વૈરાગ્ય છે. વૈરાગ શેનાથી આવે, સત્સંગથી આવે, બીજો ઈલાજ નથી. બીનો સત્સંગ વિવેક ન હોય, સત્સંગમાં બેઠતા બેઠતા બેઠતા, અને એ સત્સંગ એટલે ભાઈ એક વસ્તુ એ ગાંઠે બાંધી રાખવા જેવી છે, સાંભળી લેવું એ સત્સંગ નથી. પણ સત્સંગમાં ભગવાન અને ભગવાનના ભક્તો સંતો એની સાથે જે દેહના સંબંધીઓ છે, દીકરા દીકરી છે, એની સાથે જેવું હેત છે, ભાઈ સાથે જેવું હેત છે, દીકરા સાથે જેવું હેત છે, એવું ભગવાન ને ભગવાનના ભક્તો સંતો સાથે હેત થાય એટલે આપોઆપ વૈરાગ્ય આવી જાય છે, સહેજે જ આવી જાય છે. કઈ એ તો એવું જ છે ને, આ તમે શેરડીનો બારો બાંધ્યો છો કે ઘાસનો બારો બાંધ્યો છો, શેરડીનો જ રાખો ને, ઘાસમાં શું લેવું, શેરડીનો બારો રાખ્યો. હવે એને તમે બે બાજુ બંધ માર્યા છે, એક કઈ સાંઠો કાઢવો હોય તો નીકળે એમ નથી, કારણ કે બાંધ્યું છે. પણ એક બીજું ત્રીજું દોરડું લઈ આવો અને વચ્ચે એને તમે કસકસાવીને 1/2 ઇંચ વધારે ટાઈટ બાંધો, બે બંધન છૂટા, બે ગાળિયા ઢીલા પડી ગયા. જો એમાં માયાના એકેય બંધન સ્ત્રીના ધનના છૂટે પડાવ્યા નથી, પણ ભગવાન ભગવાનના સંતો સાથે એક ત્રીજું દોરડું બ્રહ્મ ગાંઠ વાળે એટલે આ બે દોરડા ઢીલા તરત જ. આ દોરડું થોડું કસકસાવીને બાંધવાની જરૂર છે, પણ એ જલ્દી વૈરાગ આવે નહીં, આ બધું સમજાય નહીં. એટલે એક સૂત્ર પાછું એક અભ્યાસ રાખો, અભ્યાસથી પણ થઈ જાય. ઘણું બધું અભ્યાસથી મનને થાય છે. ન ગમે ન ફાવે તોય સભામાં આવવાનો અભ્યાસ રાખો તો કાંઈક તો ફેર પડે. જો એક જણો છે ને, સત્સંગ સાધુ મહાત્માજી આવ્યા છે ગામને ગોંધે, જૂના જમાનાની વાત, સત્સંગમાં આખું ગામ આવે ને બધી વાતો ચાલે પછી બેસે. એવી રીતે અઠવાડિયા 10 દિવસ સુધી આ ગામમાં કથા વાર્તા, મહારાજ કોઈ આવી ગયા છે મહાત્માજી તો વાતો ચિત્તો કરી, પણ એમાં પછી કોઈક તો હોય ને. એને મહારાજને એકવાર મહાત્માને કીધું ચાલુ સભામાં, એ કે મહાત્માજી તો આ તમે આ 7 દિવસ તો થઈ ગયા, આ બધા આખા ગામને બધાને બેસાડો છો અને આ વાતો તમે બધી મોટી રામાયણની ભાગવતની બધી કરો છો, આમાં એકેયમાં કાંઈ ફેર પડ્યો નથી મારા સહિત કોઈમાં, તો આ આ ધંધો મજૂરી કરવાની શું જરૂર છે? વાત એ સાચી, રોકડો રોકડું સામે પરખાયું, આમાં પૂછો આમ એકેયમાં કાંઈ ફરક પડ્યો નથી. અઠવાડિયું થઈ ગયું તમે આમને ધુકા ઢૂંસા ધોકાવો છો, આમ અઠવાડિયું તમે બાપુ મહાત્માજી તમે મહિનો તૂટી જશો ને તો આમાં કાંઈ ફેર નહીં પડે. સાધુ કે શું કરો, શું શું કરો, બંધ કરો બધું, આ ટાઈમ વેસ્ટ થાય છે. મહાત્માને કઈ સૂઝ્યું નહીં ઘડી, વાત એ હતી કે મારા સહિત કોઈમાં કઈ ફેર પીડ્યો જ નથી. અરે વાત ઉભો છે કે પૂછો કોઈને કઈ ફેર પીડ્યો હોય તો પૂછો, એટલે બોલો ભાઈ કોઈ છે આમાં કોઈને કઈ ફેર પીડ્યો અઠવાડિયા કઈ ફેર પીડ્યો? એકબીજા ભાઈ સામું જોવે કઈ કોઈ બોલી હશે કે મહાત્માને એમ થયું મળો હવે કરવું શું, આમાં ભાગી જવું કે શું કરવું? એમાં મહાત્માજી ખરેખર સાચા ભાવથી કથા કરતા હતા ને, એટલે એમણે એમણે કીધું ભાઈ આમાં કોઈ ખેડૂત છે? ખેડૂત? અરે આખું ગામ ખેડૂત નું છે. એમ તમારે ત્યાં ગાય ભેંસો છે? અરે ઘણી ગાયો ભેંસો બળદો છે, એના પોદળા છાણ ને લઈ જવા માટે તમે ટોપલા રાખો, રાખીને એક ટોપલો લેતો. કોઈ લાગે અહીં શું કરવો છે ટોપલા, લ્યો લ્યો એ વાંસના ટોપલા આવતા ને છાણ ભરવાના, એ ટોપલો મંગાવ્યો મારે. પછી તળાવને પાઠે ગામની બહાર જ બેઠા હોય, મારા એકને કીધું જે કહેતો હતો ને એને જ કીધું, લ્યો ભાઈ આ છે ને આ ટોપલામાં સામા તળાવમાંથી તમે પાણી ભરી આવો. અરે મહારાજ આ તમે વળી બીજું ક્યાં ઊંધું લાવ્યા, ટોપલામાં પાણી આવે? બાજુ વાળો કે જાવ ને મહાત્મા ચમત્કારી હોય, આ બધી આવું છે ને બધી. મોરારી બાપુ ને જ ઘણી વાર કેતા કે પછી અમે કથા કરતા કેતા પછી એમ કહી દઈએ અને પછી છે તે આમ દિવસ ઉગ્યો અને આમ સૂરજ ઉગ્યો, ત્યાં પછી બાબા બેઠા હોય ને વાતો કરે, કથા સારી કરે પણ ખબર ના પડે સૂરજ આ બાજુ ન ઉગે, સેજી હાથ આમ થઈ ગયો હોય તો આ બાજુ પશ્ચિમ દિશા હોય એટલે કે આ બાજુ તો સૂરજ ન ઉગે, પણ એને એ ખબર નથી કથાકારને કે પછી સૂરજ ઉગ્યો અહીં સૂરજ ન ઉગે. કે બાજુ વાળો શું કે, છા ન મનો અરે ને કોગદી ઉગ્યો હોય તો જ બાપુ કેતા હોય. એટલે કે મહાત્મા બહુ ચમત્કારી હોય તમે જાઓ તમે, એટલે પછી ગયો ટોપલો ભરો આમાં બોળીને કરીને લાવો શું પાણી આવે, ખાલી લઈને આવ્યો. એટલે કે મહાત્માજી કાંઈ ન આવે પાણી, ન આવ્યું, તમે જાઓ હું બીજા મંત્રો બોલું છું એ મંત્ર કારગત ન થયો, તમે જાઓ પાણી આવશે. મહાત્માજી ખોટું ખોટું માળા કરે, ઓલો ગયો બોળીને આવ્યો કાંઈ ન થાય, 5 વાર ધક્કા ખવડાવ્યો, 6ઠી વાર જવાનું કીધું ને પેલો ખીજાયો કે હવે જવું દો, જવું તમે જાઓ, તો કે ના હવે કાંઈ વાંધો મૂકી દો, હવે આપણે ક્યાંય જવું નથી. પછી પેલાને કીધું તમે શું પ્રશ્ન કર્યો હતો કે આ બધાને અઠવાડિયાથી કશો ફેર નથી પડ્યો, નકામું છે આ બધું? ભાઈ આ ટોપલો છે એમાં પાણી ભરવા તમે લઈ ગયા, પાણી ભરાણું? તો કે ના ભરાણું, બિલકુલ સાચી વાત ન ભરાણું, પણ એ ટોપલો તમે લઈ આવ્યા હતા અને અત્યારે 5 વાર તમે બોળીને લઈ આવ્યા, એમાં કઈ ફેર છે? તો કાંઈ એમ તો એનું છાણ ઘણું ધોવાઈ ગયું, બસ પાણી ભરાય નહીં પણ આમાં ધોવાય તો જાય, ધોવાય તો જાય, ધોવાય તો જાય. તમે તો 5 વાર બોલ્યું છે, હું 7 વાર બોલાવવાનો હતો. એમ પાણી કઈ 2 મહિના કે મહિનો કે વર્ષ એમ તરત કઈ બધા નરસિંહ મહેતા તુકારામ થોડા થઈ જાય, અને એ બધા થઈ જાય તો એટલે મૂળ તુકારામ ના નરસિંહ મહેતા ના મહિમા ઘટી જાય, આપણે બધા બેસી જાય તુકારામ થઈને તો શું કરવું? એમ ન થાય, પણ તુકારામ નો એક અંશ આવે આવે ને આવે, એટલે અભ્યાસ બેસે આવે થોડો તો છાણ એટલે સંસારના દોષો ધોવાય ધોવાય ને ધોવાય. એટલે એટલે ન ધોવાતા હોય તો શું કામ અહીંયા આવે, અને ન ધોવાતા હોય તો અમે શું કામ રાડ્યો પાડીએ. સાંભળવાથી પણ ધોવાય ને કહેવાથી પણ ધોવાય. ટોપલો બોળાય, પાણી છે, ભગવાનની કથા અમૃત છે, મેલ ધોવાય ધોવાય ને ધોવાય. અભ્યાસ, પણ આ આપણે મનનો અભ્યાસની વાત કરવી છે કે મન છે એને ભગવાનમાં જોડવું છે. કોલસો છે ને, ઉજળું કરવું છે, ભગવાનની મૂર્તિમાં જોડાયા વગર થાય નહીં. અને હરિસ્મૃતિ છે એ આપણા મનરૂપી કોલસાને ઉજળો કરવાનું પરમ રસાયણ આપે. આ આપણે બીજી વાત કરી આજે કે આ ગઈ વખતે કહ્યું કે આ પ્રેમ પત્ર છે, આજે કહીએ છીએ આપણે કે આ હરિસ્મૃતિ છે એ આપણા મનરૂપી કોલસાને ઉજળું કરવાનું પરમ રસાયણ છે. કોઈ રીતે ન ધોવાય પણ આનાથી ધોવાય. પણ એક પ્રશ્ન થાય કે ભાઈ આમાં ભગવાનની મૂર્તિમાં જોડાવાની બધી વાત છે, ધ્યાનની વાત છે, પણ એ ધ્યાન કેમ કરવું? મને એક બે જણા મારા મનમાં તો હતું જ કે ક્રમ ક્રમથી પછી આપણે ક્યારેક ટૂંકમાં વાત લઈશું, પણ પછી આ એક સીડી બહાર પડી ગઈ ત્યાર પછી ઘણાનું એ આવ્યું કે આમાં એ હજી તમે નથી કીધું. મેં કીધું બાકી જ છે ને હજી. એટલે આજે મને એમ વિચાર થયો કે મનનો થોડો અભ્યાસ કે જેથી કરીને સરળ રીતે લોકોને સમજાય કે ભગવાનની મૂર્તિને કેમ ધારવી, ભગવાનની મૂર્તિમાં કેમ મન જોડવું, એમાં કેમ આપણા મનરૂપી કોલસાને મૂકવો, એ આપણે થોડું આજે થોડું વિચારી લઈએ. બરાબર છે? તો પહેલી વાત બહુ ઇન શોર્ટ અને ટૂંકી ટૂંકી વાત, પણ મીઠી મધુરી જેટલી તમે કરો એટલી મીઠી થાય. પહેલી વાત તો એ રાખવાની કે ભગવાનની મૂર્તિ પહેલા મનગમતી તમને જે હોય એ પસંદ કરો. ચોઈસ પહેલા જે ગમતી મૂર્તિ, મૂર્તિ ફેરવા ફેરવે ન કરે, એક મૂર્તિ પસંદ કરો. જે ગમતી ઊભી મૂર્તિ, બેઠી મૂર્તિ, પણ પાછી જે સ્વરૂપ, જે જ રૂપ, જે ગમ્યું હોય એ જ પકડી રાખવા. આપણે આ ઘનશ્યામ મહારાજ ગમ્યા હોય તો પછી એ પકડી રાખવા, વડતાલ હરિકૃષ્ણ મહારાજ ગમ્યા તો એ પકડી રાખવા, રંગમોહનલાલ ઘનશ્યામ મહારાજ ગમ્યા તો પકડી રાખવા, બીજી કોઈ પણ હોય ચિત્રેલી અને એ સરસ મજાની ચિત્ર પ્રતિમા હોય ગમી ગઈ પકડી રાખવા. પ્રશ્ન અત્યારે તેમ થાય છે ને કે ભાઈ રાખ્યું છે, મૂર્તિ પસંદ કરી લીધી, એક સ્ટેપ આપણે ગયા, મૂર્તિ પસંદ કરી લીધી, પણ તોય માનસી પૂજામાં ન મૂર્તિનો ચહેરો દેખાય, ન કઈ હાથ દેખાય, બસ ખાલી આમ થાળી આવે ને જાય ને એવું બધું દેખાય, બાકી કઈ મૂર્તિ દેખાતી નથી. રોટલી દેખાય, ભાખરી દેખાય, લાડુ પૂરી ભજી એ દેખાય, પણ મૂર્તિ દેખાતી નથી. અને માળા કરવા બેસીએ તો આ મૂર્તિ તો આમ અંધારું દેખાય છે, પણ કઈ મૂર્તિ દેખાતી નથી. ના દેખાય, મૂર્તિ પેલા પસંદ કરી. બીજું થોડું કઠણ છે, પણ એ મૂર્તિનો ફોટો સતત સાથે રાખો, અને જ્યારે સમય મળ્યો ત્યારે જોઈએ જ રાખો, જોઈએ જ રાખો, જોઈએ જ રાખો. તમને 100,000% ચેલેન્જ કરું છું કે મૂર્તિ તમારા નયનમાં વસી જાય. પણ હવે બે ત્રણ વાર આમ જોયું મહારાજ કે એમ તો કોઈ એવો શ્લોક હોય એને જાજી વાર સુધી કંઠસ્થ ન કર્યો હોય તોય પાકો નથી થતો, તો આ તો દિવ્ય એવું સ્વરૂપ છે, એ તરત યાદ ન રાખે, એનું શ્રવણ મનન નિધિ ધ્યાસ ન કરે તો કેમ યાદ રહે, તો તરત વિસરાઈ જાય. બહુ જ જોઈએ રાખવું પડે એ સ્વરૂપને, બહુ જ જોઈએ રાખે. એ મૂર્તિ પોકેટમાં રાખે, પર્સમાં રાખે, જ્યાં હોય ત્યાં પુસ્તકમાં રાખે, બધે રાખે, ટેબલ ઉપર રાખે, બધી રાખે. ભલે એક મૂર્તિ ગમી હોય ને 4-5 કોપી 10-12 કોપી બનાવી રાખો, કબાટ ઉપર રાખો, આમાં રાખો, ત્યાં રાખો, બધે જ્યાં જોઈએ ત્યાં બસે. ભલે અત્યારે આપણે સિદ્ધ નથી થયા એટલે આપણે જ્યાં જોઈએ ત્યાં રામજી ન થાય, પણ ફોટાથી તો થાય ને જ્યાં જોઈએ ત્યાં રામજી. ઘણાને કોઈ એવું ગમતું હોય તો નથી, ઘણાની દિવાલોમાં જ્યાં જોઈએ ત્યાં એના જ ફોટા લાગ્યા હોય, જ્યાં જોવાય ત્યાં. ને મૂર્તિ પસંદ કરે પછી એને એટલા બધા અભ્યાસ જોવાનો રાખે, સતત જોઈએ જ રાખે. અને એમાં એના પછી કે એ મૂર્તિને પધરાવીને સામે રાખીને એક ટસે જોવાનો અભ્યાસ કરે, જોઈએ રાખે. આંખો બળે તો એવી રીતે કઈ મટમટાવે ભલે, એનો કોઈ વાંધો નથી, ઘણા એનો વિરોધ કરે છે, પણ આપણે એવું બધું હાડ કઈ મૂકતા નથી, એ કઈ બહુ નથી જરૂર, પણ પ્રેમથી એને જોઈએ જ રાખે, જોઈએ જ રાખે, જોઈએ જ રાખે, આંખમાં વસી જાય સ્વરૂપ. પછી એ સ્વરૂપને પેલા જોઈને સામે રાખીને માળા કરો, જુએ ને દર્શન કરે, અંગ ઉપાંગ ને બધાને જુએ, મહારાજના ભગવાનની મૂર્તિના બધા આંખ જોવે, નેત્ર જોવે, ચરણ જોવે, બધું જોવે, ખૂબ જોઈ રાખ, ખૂબ જોઈ રાખવું મતલબ ખૂબ. એક જણો દુકાને છરી લેવા ગયો પણ તોતડ્યો હતો, એટલે કે છટ છટ છટ છટ, છરી છે તો એવડી મોટી નથી, હા જીભ જલાતી હોય એના બધા ઘણા બધા પ્રશ્નો હોય. એક જણા દુકાને જઈને ઉભો રહે ને એને કીધું, કાકા રૂમાલ કેટલામાં આપો છો? મારે જોઈએ છે. તો કે 2 રૂપિયા ને 75 પૈસા. હમણાં કાકા એક જણો 2 રૂપિયામાં લઈને ગયો. તો કે 75 બોલું એ પેલા લઈને વિયો ગયો. એટલે ભગવાનની મૂર્તિને ખૂબ, એટલે ખૂબ જોવાની, ખૂબ જોવાની. જોવું શબ્દ કહે છે પણ ખૂબ નિરખવાની, ખૂબ નિરખવાની. ગેરંટી સાથે તમને કહું, મૂર્તિ આંખમાં વસી જાય. તાકાત નથી કે મૂર્તિ પછી આંખમાંથી ભૂંસાય, કીકીમાં વસી જાય. પછી તમે ગમે તેટલા સ્વરૂપો જુઓ, ગમે ત્યાં જાઓ, ગમે તેટલી મૂર્તિઓના, સેંકડો મૂર્તિઓના દર્શન કરો, પણ જેની સાથે અમે ટકટકી લગાવી છે એ મૂર્તિ તો વિધિના સેકન્ડ તમારી સામે આવી નામ ઉભી રહી જાય. અભ્યાસ કરવાથી જ થાય. પેલા 12 ની રાખે માળા, ધ્યાન કરે તો સામે મૂર્તિને રાખે, પછી ધીમેથી હવે આંખો બંધ કરવાની. આ બધું સાથે કરી શકાય છે. એક ને 2-5 વર્ષ સુધી આમ બહાર જ જોઈએ રાખવી, પછી આંખો મીચવી તો ક્યારે પૂરું થઈ જાય. પણ બહાર આવી રીતે નિરખે, પછી આંખ બંધ કરીને એ જ જગ્યાએ સામે બહાર મૂર્તિ જોવાનો અભ્યાસ રાખ. બંધ આંખ પણ સામે. ભેદ સમજાય છે? પેલા ખુલ્લી આંખે બહાર મૂર્તિમાં, પછી એ જ મૂર્તિ ત્યાં જ ભલે હોય, સામે પધરાવેલી હોય, પણ બંધ આંખે, પાંપણો બંધ, અને સામે જોવાનો, મનથી વિઝ્યુલાઇઝ કરવાનો, ત્યાં જ બેઠા રહે એ મૂર્તિનો જોવાનો અભ્યાસ કરે. થોડી થોડી એ ક્લિયર થવા માંડે એટલે ધીમેથી પછી એ મૂર્તિને ધીમેથી આમ ચાલતી હોય, આવતી હોય, આવી અને આપણા હૃદયાકાશ, એટલે છાતીનો આખો જે ઉર પ્રદેશ છે, છાતી, ઉર એટલે છાતી, શબ્દ યાદ રાખો. આ છાતી, એમાં પ્રકાશધારી અને ભગવાનની મૂર્તિને ત્યાં નિરખવાનો પ્રયાસ કરવા. આપોઆપ ત્યાં મૂર્તિ ભગવાનની પછી ધીમે ધીમે દેખાવા માંડે. પ્રકાશ તો ન દેખાય પણ પ્રકાશ ઇમેજિન કરવાનો, મનથી સપોઝ ધારવાનો, ખૂબ ઝળહળતો પ્રકાશ છે ને એમાં મૂર્તિ બિરાજમાન છે. બેઠી મૂર્તિ હોય, પલંગ ઉપર હોય, ઊભી મૂર્તિ હોય, હાથમાં છડી હોય, આ બધી બહુ, એક બે વાત તમને બહુ મજાની કહીશ. એવી રીતે મૂર્તિને જોવાની, નિરખવાની, અને પછી બંધ આંખે પછી એવું માળાનું સુખ આવે કે આંખ ખોલવાનું મન થાય નહીં. કારણ કે એને એમ થાય કે ખોલીશ તો વયું જશે સુખ, એટલે ખોલવાનું મન ન થાય. અને એક વાત યાદ રાખજો, સનાતન શાસ્ત્રનો સિદ્ધાંત છે. ગુરુ ગોપાળાનંદ સ્વામીએ, ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ બંને આ વસ્તુ કીધેલી છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધી છે, કારણના 12માં બધે, મૂર્તિને હૃદયમાં અંતરમાં ધાર્યા વગર વિષયોના રાગ ટળતા નથી. આમ રાખો ને એ અનુલોમ વૃત્તિ છે, પણ એ વૃત્તિને પાછી ફેરવીને તમે હૃદયાકાશમાં તમે લાવો છો ત્યારે વૃત્તિ પ્રતિલોમ થાય છે, અને ત્યાં અંતઃકરણ છે, ત્યાં જ બધો સડો, મૂળ ત્યાં છે. વૃક્ષ હોય એના ડાળા કાપો, પાંદડા કાપો, બધું કાપો તો બીજા 1000 પાંદડા ફૂટે, પણ મૂળિયામાં જ એસિડ છબકારો તો મૂળિયું જ ગયું. ન રહેગા બાંસ ન બજે ગઈ બાંસુરી. મૂર્તિને અહીંયા જયારે ધારીએ છીએ ત્યારે મૂળિયામાં રસાયણ પડે છે, એટલે આપોઆપ બધા જે વાસનાના થર છે ને એ આપો ઘટવા માંડે. અને એ તો ચરણ તો આપણે કહ્યું ને, પેલા ઊંજાના તળાવને જેમ શુદ્ધ કર્યું એમ આપણા હૃદયરૂપી જે સરોવર છે એમાં વાસના ને લીલ જયમાં છે એ ત્યાં મૂર્તિ ધારવાથી તૂટવા માંડે છે. એટલે અંતરમાં ભજન કરવાનું ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી બહુ કહે છે. અને એ તો વધીને પ્રાણની જ્યાં અપાન અપાનની જ્યાં ગાંઠ પડે છે ત્યાં મૂર્તિને ધારવી, એ પણ થોડું અઘરું જ આપણને પડે, કારણ કે ગાંઠ ક્યાં પડે છે, ગોતવામાં ભયું જાય બધું. એટલે આપણે આ હૃદયાકાશમાં ભગવાન, ઘણા હૃદય એટલે હૃદય ડાબી બાજુ છે એટલામાં જ ધારવું, એવું નહીં. આ આખો પ્રદેશ, બે સ્તન આખો આખી છાતીનો જે પ્રદેશ છે એમાં ભગવાનની મૂર્તિને ધારવાની બંધ આંખે. વળી પાછું અંધારું લાગે, ન ફાવે તો વળી બાર લાવે, પાછી બાર જોવે, ન અનુકૂળ આવે તો આંખ ખોલ નાખે, પાછું મૂર્તિને જોવે, એવો અભ્યાસ કરે. અને એમ થોડું સ્થિર થાય પછી હૃદયમાં મૂર્તિ લાવે અને મૂર્તિને પછી નિરખે. હવે તમે થોડોક આંખો મીચી જાઓ બરાબર, અને તમે ગમતી મૂર્તિને હૃદયમાં ધારવાની, ન દેખાય તો પણ આજે ધારવાની, આંખો બંધ, હૃદયમાં, હૃદયાકાશમાં પ્રકાશ ઉજ્જવળ ધવલ શ્વેત પ્રકાશમાં ભગવાનની મૂર્તિ જાણે ઊભી છે કે જાણે બેઠી છે. પેલા મૂર્તિને સમગ્ર આંખે નાખી જોવી, જેવી રીતે આપણે કોઈ જગ્યાએ મંદિરમાં દર્શન કરતા હોય એમ આખી મૂર્તિને નખથી શિખા પર્યંત, જેમ કોઈ આખા એ મકાનને પર્વતને આપણે સમૂળો આખો જ જોઈએ એવી રીતે આખી મૂર્તિ જોવાય. ત્યાર પછી એમાં સ્થિર થવાય, ત્યાર પછી ધીમેથી પછી મસ્તકથી ચરણ સુધી મૂર્તિને નિરખવાની છે, એક એક અંગને. એમાં બે રીત છે. એમાંની પહેલી રીત આ છે, જેને જે ફાવે તે કરી શકે, પણ પહેલા પહેલી અને પછી બીજી અપનાવવી જરૂરી પણ છે અને અત્યંત મહત્વની પણ છે. પણ એમાંની પહેલી સરળ પડે એટલે એક એક અંગને નિરખે અને એની સાથે મનમાં નામ જપ કરે, સ્વામિનારાયણ. એવી રીતે સુંદર મજાનું મહારાજનું મસ્તક જુએ અને બોલે સ્વામિનારાયણ, લલાટ સ્વામિનારાયણ. તિલક ચાંડલો જુએ અને બોલે સ્વામિનારાયણ, જમણી ભ્રકુટી જુએ સ્વામિનારાયણ, ડાબી ભ્રકુટી જુએ સ્વામિનારાયણ. હું થોડું ઝડપથી લઈશ પણ આમાં શાંતિથી જ લેવાનું હોય છે, પણ આપણે સમયની મર્યાદાને લીધે થોડું ઝડપથી, એટલા માટે કે બધાને કેટલા કેટલા અંગો નિરખવા જોઈએ એનો થોડો ખ્યાલ આવી જાય. જમણું નેત્ર સ્વામિનારાયણ, ડાબું નેત્ર સ્વામિનારાયણ. એક જગ્યાએ એક અંગ ઉપર પાંચ પાંચ નામ પણ લઈ શકે, ગણ્યા વગર પણ નામ લઈ શકે અને પછી બીજા અંગ ઉપર પણ જવાય, પણ આપણે એક એક જ બોલીએ છીએ. પણ બે પાંચ દસ જેટલી પોતાને સુખ આવે ત્યાં સુધી જમણું નેત્ર નિરખે અને જપ કરે, ડાબું નેત્ર નિરખે અને જપ કરે. નાસિકા સ્વામિનારાયણ, ઉપલો હોઠ સ્વામિનારાયણ, નીચલો હોઠ સ્વામિનારાયણ, ચીબુક એટલે દાઢી સ્વામિનારાયણ, જમણા ગાલની ટીબકડી સ્વામિનારાયણ, જમણો કર્ણ એટલે કાન સ્વામિનારાયણ, ડાબો કર્ણ સ્વામિનારાયણ, ડાબા કર્ણમાં શ્યામ તિલ સ્વામિનારાયણ, પૂર્વે મુખારવિંદ સ્વામિનારાયણ, મસ્તકની શિખા સરસ મજાની શ્યામ ગાંઠ વાળેલી, કેવી સુંદર શિખા સ્વામિનારાયણ, સરસ મજાનો કંઠ સ્વામિનારાયણ, કંઠના પાછળના ભાગે પડતી રેખાઓ સ્વામિનારાયણ, કંઠનો આગલો ભાગ સ્વામિનારાયણ, કંઠના ખાડામાં નાનકડું તિલ સ્વામિનારાયણ, છાતી પ્રદેશ સ્વામિનારાયણ, જમણું સ્તન સ્વામિનારાયણ, ડાબું સ્તન સ્વામિનારાયણ, સરસ મજાનું ઉદર સ્વામિનારાયણ, નાભિ સ્વામિનારાયણ, ત્રિવળી સ્વામિનારાયણ, કટિપ્રદેશ સ્વામિનારાયણ, સરસ મજાની જમણી ભુજા સ્વામિનારાયણ, જમણી ડાબી ભુજા ડાબો ખભો સ્વામિનારાયણ, જમણી ભુજા પાસે સ્તનની નીચે આ બાજુ ડાબા જમણા ખભાની નીચે બગલ પાસે ચાર તિલની લાંબી હાર, એક એક ઉપર પણ સ્વામિનારાયણ મંત્ર બોલાય. સરસ મજાની ભુજા, બંને કોણીઓ કાંડાઓ, બંને પોચાઓ, હાથના અંગૂઠા, એક એક આંગળી ઉપર સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હથેળીઓ નિરખે સ્વામિનારાયણ, હવે કેડ ઉપર સ્વામિનારાયણ, જમણો સાથળ, ડાબો સાથળ, જમણા સાથળમાં ખાપાનું ચિહ્ન, જમણે ગોઠણ ઘૂંટણ જાનું કહેવાય એને, ડાબો જાનું એટલે ગોઠણ સ્વામિનારાયણ, સરસ મજાની જમણા ચરણની પિંડિકા સ્વામિનારાયણ, ડાબા ચરણની પિંડિકા સ્વામિનારાયણ, જમણા ચરણની બહારની સાઈડની ઘૂંટી સ્વામિનારાયણ, અંદરની બાજુ ઘૂંટી સ્વામિનારાયણ, ડાબા ચરણની અંદરની બાજુ ઘૂંટી સ્વામિનારાયણ, બહારની બહાર જુએ ઘૂંટી જેવી છાપ દેખાય છે તે જોઈને સ્વામિનારાયણ, પેની ડાબા ચરણની સ્વામિનારાયણ, જમણા ચરણની પેની સ્વામિનારાયણ, જમણા ચરણના અંગૂઠો સ્વામિનારાયણ, અંગૂઠાના નખમાં ઊભી લાલ પાતળી રેખા સ્વામિનારાયણ, એક એક આંગળી ચરણની સ્વામિનારાયણ, ટચલી આંગળીએ તિલ નાનકડું સ્વામિનારાયણ, ડાબા ચરણનો અંગૂઠો એવી રીતે ચારે આંગળીઓ સ્વામિનારાયણ એક એક ઉપર, ત્યાર પછી સોળ ચિહ્નો, જમણા ચરણના અંગૂઠાની નીચે જવનું ચિહ્ન, ઊભી મૂર્તિ હોય તો પણ પારદર્શક રીતે જ એક એક ચિહ્નને દેખવા અને નિરખવા અને કલ્પના કરવા, સ્પષ્ટ દેખાશે આરપાર ચરણની આરપાર, અંગૂઠા નીચે જવું સ્વામિનારાયણ, એનાથી નીચે વજ્ર સ્વામિનારાયણ, બાજુમાં જાંબુ સ્વામિનારાયણ, ઉર્ધ્વરેખા સ્વામિનારાયણ, ઉર્ધ્વરેખાની આ બાજુ કેતુ એટલે ધ્વજા સ્વામિનારાયણ, એની બાજુમાં પદ્મ સ્વામિનારાયણ, એની ઉપર અંકુશ સ્વામિનારાયણ, એનાથી ઉપર અષ્ટકોણ સ્વામિનારાયણ, એની ઉપર સ્વસ્તિક સ્વામિનારાયણ, ડાબા ચરણમાં પેનીની નીચે મત્સ્ય સ્વામિનારાયણ, એની નીચે ત્રિકોણ સ્વામિનારાયણ, બાજુમાં ગૌપદ સ્વામિનારાયણ, એમની બાજુમાં ધનુષ સ્વામિનારાયણ, એના ઉપર વ્યોમ એટલે આકાશ સ્વામિનારાયણ, એની બાજુમાં અર્ધચંદ્ર સ્વામિનારાયણ, અંગૂઠાની નીચે કલશ સ્વામિનારાયણ, સોળ ચિહ્ન આ રીતે નિરખવાના, ડાબા ચરણમાં પણ ઉર્ધ્વરેખા નિરખાય, આવી રીતે પૂરા ચરણારવિંદને નિરખી એક એક અંગ ઉપર મંત્ર જપતા જપતા મૂર્તિને નિરખે પ્રેમથી, એક પ્રકાર. હવે બીજો પ્રકાર, કોઈ મંત્ર નહીં, કોઈ નામ નહીં, કશું જ નહીં, એક એક અંગને શાંતિથી નિરખે, નખથી શિખા સુધી, શિખાથી નખ સુધી, એક પછી એક નિરખે, શૂન્ય મને, કોઈ બીજા વિચારો નહીં, શાંત ચિત્તે બસ નિરખતા જ રહે, નિરખતા જ રહે, નિરખતા જ રહે, અને પછી પૂરી મૂર્તિને એક સાથે નિરખી આંખમાંથી શ્રીહરિ કૃપા આશીર્વાદનો વરસાદ વરસાવતી અમિત દ્રષ્ટિની પોતે ઝીલે છે એવી ભાવના સાથે શ્રીહરિના ચરણમાં મસ્તક નમાવી ને ધ્યાન પૂરું કરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ખોલો. હવે બીજા બે પ્રકાર જે ઓછા પ્રચલિત પણ મજાના, ગમે તો કરવા છે મજાના, એક પ્રકાર બંધ આંખે આપણે જ્યાં બેઠા હોય ત્યાં, કારણ કે આપણે આપણા હૃદયાકાશમાં મૂર્તિને ધારીએ છીએ ત્યારે આપણા જે શરીર છે એનું આપણે ભાન રહીએ છીએ, આપણું મસ્તકનો ભાર દેખાય છે, આપણા શરીરનો ભાર દેખાય છે, એ બધું દેખાય છે, એ રિડ્યુસ નથી થતો, પણ આ ધ્યાનમાં એવું છે આ મૂર્તિની ધારણામાં કે આપણે જ્યાં બેઠા છીએ ત્યાં જ, મારા હું બેઠો છું તો આંખો બંધ કરીને આ જગ્યાએ મહારાજનો ઢોલિયો ઢાળી અને એના ઉપર મહારાજ બિરાજે સંપૂર્ણ ફોર્મમાં, એટલે પોતે આખો અદ્રશ્ય થઈ જાય. આ એક અદભુત ધ્યાનની કળા છે, બહુ ઓછી પ્રચલિત છે. કરવા જેવી છે, મીઠાસ બહુ છે. બહુ સહજતાથી આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ આ ધ્યાનમાં. જ્યાં બેઠા છીએ ત્યાં આપણે આખે મહારાજના પલંગ સાથે કે ઊભા હોય તોય એ મૂર્તિ ધારવાથી આપણું પછી એકે અંગ રહેતું નથી, કારણ કે ફૂલ ફોર્મમાં આખું આટલી જગ્યામાં જ પાંચ છ હાથની આખી જગ્યાની અંદર શ્રીજી મહારાજનું સ્વરૂપ બિરાજી જાય છે. એટલે આપણા કોઈ અવયવ ધીમે ધીમે આપણને એમ લાગશે કે આપણે જાણે છઈએ જ નહીં, અસ્તિત્વ જ ઓગળી જતા બહુ સરળતા પડશે. એવી રીતે ધ્યાન કરવાનું, ભજન કરવાનું અને પોતાને ભૂલવાનું બહુ મજાનું આ એક ધ્યાન છે. એનાથી એક હવે છેલ્લો પ્રકાર એનાથી મધુર છે. આપણે એવી રીતે મૂર્તિ ધારવાની કે આપણે શ્રીજી મહારાજ છીએ, પણ જોજો ભૂલ ખાતા નહીં. આ ધારવાની વાત છે, એટલા માટે આપણે આપણા અસ્તિત્વને અહમને ઓગાળવાની વાત છે. મારે ધારવું છે, માનો કે હું માનો કે ઊભો હોઉં તો કોઈ હોય તો ન કરશો, કોઈ દેખતા હોય તો ન કરવું, અથવા તો માનસ રીતે કરતા હોય તો કોઈ બાજુ ઊભો હોય તો એને ખબર નહીં પડે. પણ આપણા હાથ, આપણા ચરણ, આપણું શરીર આખું ટોટલી આપણી બોડી એક સેકન્ડમાં ભૂલી એ જ જગ્યાએ શ્રીજી મહારાજ ઉભા છે, આ જગ્યાએ મહારાજ જ બેઠા છે. પછી તમારે મહારાજની જે મૂર્તિને, શ્રીજી મહારાજની જે મૂર્તિને ધારવી છે, એ મૂર્તિનો માનો કે આમ એક હાથ છે અને આમ એક ફૂલ સૂંઘે છે અને મહારાજ ઉભા છે, શ્રીહરિ ઉભા છે, તો આપણે એ જ મુદ્રા કરવી અને એ જ મુદ્રાને શ્રીજી મહારાજ ઉભા છે એમ ધારવી. આપણે ભલે માથે પાગ નથી બાંધી પણ પાગ બંધાય માનસ અને આ ફૂલ આવે, આંખો બંધ, આ હાથ, આખે આખા અંગમાં એ પોતે જ પુરુષોત્તમ શ્રીહરિ ઉભા છે, એવી જ રીતે ધારવાનું આખું આપણું અસ્તિત્વ ઓગળી જાય. બેસવાની મૂર્તિ ધારતા હોય તો ઢોલિયા ઉપર બેસીને એવી જ રીતે આ મૂર્તિને ધારે, પોતે ભૂલાઈ જાય, શ્રીજી મહારાજ ત્યાં હાજર થઈ જાય. એટલો સુખ આવે, એટલું સુખ આવે કે સહજ સરળ રીતે ભગવાનમાં મન જોડાય અને પરમ શાંતિનો અનુભવ થાય. આ ધ્યાન ટૂંકમાં તમને સમજાવ્યા કરવા જેવા છે. એમાંના ચારે ચાર પ્રકારો, આગલા બે ત્રણ ગણો તો બીજા પ્રકારો પણ છે. આવી રીતે ભગવાનની મૂર્તિમાં મન જોડવાનું છે અને જ્યારે મન જોડાય, સહજ રીતે મનરૂપી કોલસો કાળો મોટીને ઉજળો થાય અને પરમ શાંતિનો અનુભવ થાય. આ ધ્યાનની આજે વાત કરી. હજી મારે ચરણની એક બે બહુ મહત્વની મીઠી મધુર વાતો અને એમાં ઉપદેશ પણ સરસ મજાનો, કદાચ યાદ આવી જશે તો સુખ અને શાંતિ એનો થોડો ભેદથી શરૂઆત કરી સ્ટાર્ટિંગમાં જ, અને પછી થોડો જે વાત આપણે લેવી છે ભગવાનના ચરણનો મહિમાન એની સાથે જે આપણને કંઈક ઉપદેશ મળે એવી વાત, એ હવે આ વખતે શુક્રવારે આપણે લઈશું. આ વખતે આપણે જે આટલી વાત કરી અને ધારવી, વિચારવી અને મનન શ્રવણ મનન ખૂબ કરવું જેથી કરીને જીવમાં એ ઉતરી જાય. પણ મૂર્તિ પસંદ કરી લેવી અને એ મૂર્તિના ફોટાને, ચિત્રને, પ્રતિમાને વારંવાર નિરખવાનો અભ્યાસ થાક્યા વગર કરી જ રાખો. પહેલે દિવસે કોઈને દેખાતું નથી અને વિસરાઈ જતા પણ વાર લાગતી નથી, પણ જેમ જેમ દિવસો જશે પછી ભૂલવી હશે ને તોય પણ ભૂલાશે નહીં. પણ અભ્યાસમાં કાયર થવું નહીં. મહારાજ કે ધ્યાન કરતા કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તોય 5 વર્ષ 25 વર્ષ અરે 100 વર્ષ સુધી મહારાજ કે એવી જ રેવી રીતે ધ્યાન કરી રાખવું. આવા ધ્યાનના આગ્રહ વાળા ઉપર ભગવાનનો મોટો રાજીપો થાય છે એમ શ્રીજી મહારાજે કહ્યું. એમાં એમાં એવું નથી કહ્યું કે મૂર્તિ દેખાય એના ઉપર ભગવાનનો રાજીપો થાય છે, આગ્રહ વાળા ઉપર રાજીપો થાય છે. આગ્રહ કરનારા ઉપર દેખાય ના દેખાય તો એની મરજીની વાત છે, અથવા આપણે કચાશે હોય પણ કચાશને તો બાપ કેટલું જોવે દીકરા ઉપર. આગ્રહ છે ને એ બહુ મોટી વાત છે. એટલે આગ્રહ કરી રાખીએ તો ભગવાન બહુ રાજી થઈ જાય છે કે વાહ મારો ભક્ત કેવું કરે છે. એક ગામડાના હરિભગત ને સાધુ પાંચ માળાનો નિયમ સૂતી વખતે દઈને પછી કરીને સુવાનું નિયમ આપેલું. હવે ગામડાનો માણસ ખેતીનું કામ, બળનું કામ, ધૂળની અરે કામ લેવાનું. હવે એ તો રાત્રિની મોસમો જ્યારે પાકતી હોય મગફળીની કપાસની, ત્યારે તો રાતે પડે ત્યાં તો રાતના બાર બાર વાગ્યા સુધી કામ કરવાના, સૂરજ ઉગેથી કામ કરતા હોય, શરીર તો થાકી જાય. અને એમાં સૂતી વખતે પાંચ માળાનો નિયમ સાધુએ આપ્યું હોય એટલે બિચારા પેલા ખેડૂત હાથમાં માળા લઈ અને ત્યાં માળા કરવા બેસે, પણ એ પાંચ દસ મણકા જાય ત્યાં માળા પડી જાય, ઊંઘનું ઝોલું આવી જાય. અને વળી પાછી માળા હાથમાં લઈ વળી પાછો કરે, વળી અડધી માળા જેટલે જાય ત્યાં માળા જ ઝોલું આવે, માળા જ હાથમાંથી પડી જાય. એટલે પડી જાય એટલે માળા જ કઈ પૂરી થઈ નઈ એટલે ગણવી એ કેમ. એટલે વળી પાછું એકડેકથી શરૂ કરે, આમ કરે પણ એક માળા ન થાય. અને પાંચ માળા કરવાની એક હજી થતી નથી. મથતા મથતા રાતના બે વાગ્યા, પણ ભગત લાંબો પગ કરીને સૂતા નથી. સાધુએ નિયમ આપ્યું છે પાંચ માળા કરીને સુવા. તો કેમ સુવાય પગ વાળીને? નહીં તો ખેડૂનો દેહ ને મહેનત મજૂરીનો પાર નહીં. લાંબો પગ કરીને જો સુવે નહીં તો કાલે કામ કેમ થાય? પણ બે વાગી ગયા તો હજી પટેલ પલાઠી છોડતા નથી, માળા પાંચ કરીને સુઈશ. એટલે પણ એવી મહેનત કરે, એમ કરતા કરતા વળી પાછી અડધી પોણી જ્યાં એક પારા પૂરો થવાનો બે મણકા રહ્યા હોય ત્યાં ઝોલું આવી જાય અને માળા હેઠી પડી જાય. ભગતની આંખમાં આંસુ આવી જાય. અરે સાધુ, પાંચ માળાનું નિયમ દીધું, મારા પાપિયાથી થતું નથી, પેટને હાટે મરી જવાનું, માળા ન થાય. એમ આંખમાં આંસુ આવીને પાછી માળા લઈને આમ કરે, ત્યાં કોઈકનો હાથ એના માથે પડ્યો, બનેલી ઘટના છે. હાથ માથે પડ્યો, જ્યાં આંખ ખોલ્યો ત્યાં માથે ત્રણ છોગલા વાળી પાગ ધારી સહજાનંદ સ્વામી સામે એકદમ ભગતે પગ પકડી લીધા. અરે મહારાજ, મહારાજે માળા પડી ગઈ હાથમાં લઈ લીધી. ભગત, તમે સુઈ જાઓ, તમારા પાંચ માળાના નિયમ હું કરી લઈશ. લાવો લાવો તમારી માળા, તમે સુઈ જાઓ. ભગત, તમને પાંચ માળા નિયમ છે ને, હું અહીં ઉભો ઉભો હું અહીંયા કરી લઈશ, હું માળા રાખું છું, લ્યો બસ તમે સુઈ જાઓ. ના મહારાજ, આપણે તેમ કહી લ્યો મહારાજ, માળા તમે લેતા જાઓ. પણ આવી ખોરા ટોપરા જેવી દાન તો એની પાસે આવે છે નો? ભગત શું બોલ્યા કે મહારાજ, આપે દર્શન દીધા બસ મારા ધન્ય ભાગ છે, આજ આવ્યા જ છો તો મને આશીર્વાદ દેતા જાઓ કે પાંચ માળાના નિયમ પૂરા ન કરું ત્યાં સુધી મને ઊંઘ ન આવે એવા આશીર્વાદ આપો. કોને મહાનતા કેવી! આગ્રહ વાળાને ભગવાન વશ થાય છે, માળા પાંચ પૂરી થાય કે ન થાય, પણ આગ્રહ વાળાને ભગવાન રાજી થઈ જાય છે. માટે અભ્યાસ કરવો, રાતની નીરવ શાંતિમાં ભજન કરતા શીખવું, વેલા ઉઠીને ભજન કરવું. આપણે સુઈ સુઈને તો જિંદગી કાઢી, હજી કેટલા 50-60 વર્ષ જે જીવન હશે, સુવાનો કોઈ પાર આવવાનો નથી. ઊંઘ અને ભોજન અને વિષય ત્રણ વસ્તુ જેટલા વધારો એટલા વધે, જેટલા વધારો ભોજન એ વધારતા જાઓ, રોજ અડધી અડધી રોટલી વધારતા જાઓ તો 15 સુધી પહોંચી જવાય, અને ઘટાડતા જાઓ તો ધીમે ધીમે 4 ઉપર આવીને નિરાતી જાય, 3 ઉપર કામ પૂરું થઈ જાય. એમ ઊંઘનું પણ એવું છે અને વિષયોનું પણ એવું છે, જેટલા વધારે એટલું વધતું જાય, ઘટાડતો જાય તો ઘટતા ઘટતા જરૂર જ ના રહે એવી પણ આ બાબત છે. એટલે આગ્રહ વાળા ઉપર ભગવાન અવશ્ય રાજી થાય છે. આ સરસ મજાની એક અમુક રીતભાતની વાત કરી, થોડીક ભજનની મહિમાની વાત કરી, થોડી આગળ ચિત્તને એકાગ્ર કરવાની એની બધી મહત્વની વાત કરી. શ્રવણ મનન કરજો, મૂર્તિમાં મન લગાડજો. હવે થોડુંક આપણે પ્રોજેક્ટર દ્વારા જે આપણે મૂર્તિનું અંગનું ઉપાંગનું વર્ણન કર્યું, એ ઘણાને ખ્યાલ ન હોય કે કેવા હશે ચિહ્ન કે કેવું હશે, તો એ બધી આજે અમે વ્યવસ્થા કરી છે અને સ્પેશિયલ થોડો સ્લાઇડ શો જેવું બનાવી અને આ ભાઈઓ લાવ્યા છે, એટલે આપણે બધાને હું તમને એનું નિદર્શન કરાવીશ. એટલે મનમાં થોડું ધારી લેજો અને એ પ્રમાણે પછી ભગવાનની મૂર્તિમાં, શરીરની મૂર્તિમાં મન જોડજો. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.